શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 37 ઇન્દ્ર અને સુધર્મનો સંવાદ, વિભિન્ન મન્વંતરોના ઇન્દ્ર અને દેવતાઓના વર્ણન તથા ભગવત ભજનનું મહાત્મય. શ્રી સનકજી કહે છે, હે મુને, આ પછી હું ભગવાન વિષ્ણુની વિભૂતિ સ્વરૂપ મનુ અને ઇન્દ્ર વગેરેનું વર્ણન કરીશ. આ વૈષ્ણવી વિભૂતિનું શ્રવણ અથવા કીર્તન કરનાર પુરુષોના પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે. એકવાર વૈવસ્વત મન્વંતરની અંદર જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસસ્થાન પર ગયા. હે દેવર્ષિ, બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈને સુધર્મે આદરપૂર્વક તેમની યથાયોગ્ય પૂજા કરી. પછી ઇન્દ્રે વિનયપૂર્વક કહ્યું. ઇન્દ્ર બોલ્યા, હે વિદ્વન, તમે વીતી ગયેલા બ્રહ્મકલ્પનો વૃતાંત જાણો છો તો તે કહો, હું એ જ પૂછવા માટે ગુરુજીની સાથે આવ્યો છું. દેવરાજ ઇન્દ્રના પ્રમાણે કહ્યા પછી સુધર્મે પ્રસન્નતાથી તેને વિનયપૂર્વક પૂર્વકલ્પના વૃતાંતનું વિધિવત વર્ણન કર્યું. સુધર્મે કહ્યું, હે ઇન્દ્ર, 1000 ચતુર્યુગીનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના એક દિવસમાં 14 મનુ, 14 ઇન્દ્ર તથા જુદા જુદા અનેક પ્રકારના દેવતાઓ હોય છે. હે વાસવ, બધા ઇન્દ્ર અને મનુ વગેરે તેજ, લક્ષ્મી, પ્રભાવ અને બળમાં સમાન જ હોય છે. હું તે બધાના નામ કહું છું, એકાગ્રતાથી સાંભળો. સૌથી પહેલા સ્વયંભૂ મનુ થયા, ત્યાર પછી ક્રમશઃ સ્વારોચિસ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, 7માં વૈવસ્વત મનુ, 8માં સૂર્ય સાવરણી અને 9માં દક્ષ સાવરણી છે. 10માં મનુનું નામ, 9માં દક્ષ સાવરણી છે. 10માં મનુનું નામ બ્રહ્મ સાવરણી અને 11માં ધર્મ સાવરણી છે. ત્યાર પછી 12માં રુદ્ર સાવરણી તથા 13માં રોચમાન થયા. 14માં મનુનું નામ ભૌત્ય બતાવાયું છે. આ 14 મનુ છે. હે દેવરાજ, હવે હું દેવતાઓ અને ઇન્દ્રોનું વર્ણન કરું છું, સાંભળો. સ્વયંભૂ મન્વંતરમાં દેવતા લોકયામના નામે વિખ્યાત હતા. તેમના પરમ બુદ્ધિમાન ઇન્દ્રની સચિપતિ નામે પ્રસિદ્ધિ હતી. સ્વારોચિસ મન્વંતરમાં પારાવત અને તૃષિત નામના દેવતા હતા. તેમના સ્વામી ઇન્દ્રનું નામ વિપશ્વિત હતું. તેઓ સર્વ પ્રકારની સંપદાઓથી સમૃદ્ધ હતા. ત્રીજા ઉત્તમ નામક મન્વંતરમાં સુધામા, સત્ય, શિવ તથા પ્રતર્દન નામવાળા દેવતા હતા. તેમના ઇન્દ્ર સુશાંતિ નામે પ્રસિદ્ધ હતા. ચોથા તામસ મન્વંતરમાં સુપાર, હરિ, સત્ય અને સુધિ આ દેવતા થયા. વિષ્ણુ પુરાણમાં પણ તામસ મન્વંતરમાં આ જ દેવતા બતાવ્યા છે. ત્યાંનો મૂળ પાઠ આ પ્રમાણે છે, તામસ્યાંતરે દેવાહ સુપારાહ હરયસ્તથા સત્યાસ્વ સુધિયેશ્વ સપ્તવિંશતિકા ગુણાહ શિબિરિન્દ્રસ્તથા ચાસિત. વિષ્ણુ પુરાણનો ત્રીજો ભાગ પહેલો અધ્યાય અને 16મો 17મો શ્લોક. હે શક્ર, તે દેવતાઓના ઇન્દ્રનું નામ તે સમયે શિબિ હતું. 5માં રૈવત મન્વંતરમાં અભિતાભ વગેરે દેવતા હતા અને 5માં દેવરાજનું નામ વિભુ હતું. 6ઠા ચાક્ષુષ મન્વંતરમાં આર્ય વગેરે દેવતાઓ હતા અને તેમના ઇન્દ્રનું નામ મનોજવ હતું. આ 7માં વૈવસ્વત મન્વંતરમાં આદિત્ય, વસુ તથા રુદ્ર વગેરે દેવતા છે અને સંપૂર્ણ ભોગોથી સંપન્ન તમે જ ઇન્દ્ર છો. તમારું વિશેષ નામ પુરંદર કહેવામાં આવ્યું છે. 8માં સૂર્ય સાવરણી મન્વંતરમાં અપ્રમેય તથા સુતપ વગેરે થનારા બતાવ્યા છે. ભગવાન વિષ્ણુની આરાધનાથી રાજા બલિ તેમના ઇન્દ્ર થશે. 9માં દક્ષ સાવરણી મન્વંતરમાં પાર વગેરે દેવતા હશે અને તેમના ઇન્દ્રનું નામ અદ્ભુત હશે. 10માં બ્રહ્મ સાવરણી મન્વંતરમાં સુવાસન વગેરે દેવતાઓ હશે અને તેમના ઇન્દ્રનું નામ શાંતિ હશે. 11માં ધર્મ સાવરણી મન્વંતરમાં વિહંગમ વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર વૃષ નામે પ્રસિદ્ધ થશે. 12માં રુદ્ર સાવરણી મન્વંતરમાં હરિત વગેરે દેવતાઓ તથા ઋતુધામા નામવાળા ઇન્દ્ર થશે. 13માં રોચમાન અથવા રચ્ય નામક મન્વંતરમાં સૂત્રામાં વગેરે દેવતા થશે. તેમના મહાપરાક્રમી ઇન્દ્રનું નામ દિવસપતિ કહેવાશે. 14મા ભૌત્ય મન્વંતરમાં ચાક્ષુષ વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર સૂચિ નામથી પ્રસિદ્ધ થશે. હે દેવરાજ, આ પ્રમાણે મેં ભૂત અને ભવિષ્યના મનુ ઇન્દ્ર તથા દેવતાઓનું યથાર્થ વર્ણન કર્યું છે. આ બધા બ્રહ્માજીના એક દિવસમાં પોતાના અધિકારનો ઉપભોગ કરે છે. બધા લોકો અને બધા સ્વર્ગોમાં એક જ પ્રકારની સૃષ્ટિ હોય છે. તે સૃષ્ટિના વિધાતા બહુ છે, તેમની સંખ્યા કોઈ જાણતું નથી. હે દેવરાજ, મારા બ્રહ્મલોકના નિવાસ દરમિયાન ઘણાએ બ્રહ્મા આવ્યા અને ચાલ્યા ગયા. આજે હું તેમની સંખ્યા કહેવામાં અસમર્થ છું. આ સ્વર્ગલોકમાં આવીને મારો જેટલો સમય પસાર થયો છે તે સાંભળો, આજ સુધી 4 મનુનો સમય પૂરો થઈ ગયો, પરંતુ મારી સમૃદ્ધિનો વિસ્તાર વધતો જ ગયો. હે પ્રભુ, હજી મારે 100 કરોડ યુગો સુધી અહીં જ રહેવાનું છે, ત્યાર પછી હું કર્મભૂમિ પર જઈશ. મહાત્મા સુધર્મ નામ કહ્યા પછી દેવરાજ બહુ પ્રસન્ન થયા અને નિરંતર ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગી ગયા. જો કે દેવતાઓ સ્વર્ગનું સુખ ભોગવે છે, છતાં પણ તે બધા ભારતવર્ષમાં જન્મ પ્રાપ્ત કરવા ઉત્સુક રહે છે. જે ભગવાન નારાયણની પૂજા કરે છે તે મહાત્માઓની પૂજા સદા બ્રહ્મા વગેરે દેવતાઓ કરે છે. જે મહાત્માઓ સર્વ પ્રકારના સંગ્રહ પરિગ્રહનો ત્યાગ કરીને નિરંતર ભગવાન નારાયણના ચિંતનમાં લાગ્યા રહે છે, પછી તેમને સંસારનું ભયંકર બંધન ક્યાંથી પ્રાપ્ત થાય? જો કોઈ તે મહાપુરુષોના સંગનો લોભ રાખે છે તો તે પણ મોક્ષના ભાગી થઈ જાય છે. જે મનુષ્ય બધી આસક્તિઓનો ત્યાગ કરીને નિત્ય ભગવાન નારાયણની અર્ચના કરે છે તે સગળા પાપોથી મુક્ત થઈને હર્ષપૂર્ણ હૃદયથી ભગવાન વિષ્ણુના કલ્યાણમય પદને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આસક્તિ રહિત તથા ઉત્તમ મધ્યમ શુભ અશુભ પર અવરના જ્ઞાતા છે અને નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહે છે, તેમના અંતઃકરણના બધા દોષો નિવૃત્ત થઈ જાય છે અને તે ફરી કદીએ માતાના ગર્ભમાં આવતા નથી. જે માનવ ભગવાનની કથા શ્રવણ કરીને પોતાના સમસ્ત દોષ દુર્ગુણ દૂર કરી ચૂક્યા છે અને જેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદોની આરાધનામાં અનુરક્ત છે, તે પોતાના શરીરના સંગ અથવા સંભાષણથી સંસારને પવિત્ર કરે છે. તેથી સદા શ્રી હરિની જ પૂજા કરવી જોઈએ. માર્કંડેય પુરાણમાં તામસ મન્વંતરના દેવતા સત્ય સુધી હરિ તથા સ્વરૂપ હોવાનું જણાવ્યું છે અને ઇન્દ્રનું નામ સિખી કહેવામાં આવ્યું છે. જે આગળ આપણે વાત સાંભળી દીધી. હે બ્રહ્મન, જેમ નીચાણવાળી જમીનમાં બધી બાજુનું જળ એકઠું થઈ જાય છે, એ જ પ્રમાણે જ્યાં ભગવદ્ પૂજા પરાયણ શુદ્ધ ચિત્તના મહાપુરુષ રહે છે ત્યાં સંપૂર્ણ કલ્યાણ વસે છે. યે માનવા હરિકથા શ્રવણસ્તથા સ્તદા સ્તદોષાહા કૃષ્ણા અદ્રી પદ્મ ભજને રતચેતનાશ્વ તે વેવ પુનંતી ચ જગંતી શરીર સંગતા સંગાત સંભાષણ આદિ સંભાષણ સંભાષણાદપી તતો હરિરેવ પૂજ્ય હરિપૂજા પરા યત્ર મહાંતઃ શુદ્ધ બુદ્ધયઃ તત્રેવ સકલમ ભદ્રમ યથા નિમ્રે જલમ દ્વિજ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 40 શ્લોક સંખ્યા 53-54. ભગવાન વિષ્ણુ જ સૌથી શ્રેષ્ઠ બંધુ છે, તેઓ જ સર્વોત્તમ ગતિ છે, તેથી તેમની જ નિરંતર પૂજા કરવી જોઈએ, કેમ કે તેઓ જ સર્વની ચેતનાના કારણ છે. હે મુનિશ્રેષ્ઠ, તમે સ્વર્ગ અને મોક્ષ ફળદાતા સદાનંદ સ્વરૂપ નિરામય ભગવાન શ્રી હરિની પૂજા કરો, એનાથી તમને પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે. અધ્યાય 37 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.